وَإِذَا سَمِعُوا مَا أُنْزِلَ إِلَى الرَّسُولِ تَرَى أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ. અને જ્યારે તેઓ રસૂલની તરફ જે ઉતારવામાં આવ્યું છે તે સાંભળે છે, ત્યારે તું તેમની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા જોશે, કેમ કે તેમણે સાચું પારખી લીધું છે. ને તેઓ કહે છે કે એ અમારા પાલનહાર, અમે ઈમાન લાવ્યા છીએ, માટે તું અમને પણ રસૂલની સચ્ચાઈની ગવાહીને સાક્ષી આપનારાઓમાં લખી લે. અને અમને શું થઈ ગયું છે કે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઈમાન ન લાવીએ, જ્યારે કે અમને પૂરેપૂરી આશા છે કે અમને અમારો પાલનહાર સારા કામો કરનાર લોકોમાં સામેલ કરી લેશે. જેના કારણે અલ્લાહે તેમને તેમને આ અજરના બદલામાં જન્નતો આપી દીધી, જેની નીચે નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશના માટે રહેશે. અને નેકી કરનારાઓ, સારા અમલ કરનારાઓનો બદલો એ જ છે. અને જે લોકો ઈમાન નથી લાવતા તથા જેઓ અમારી નિશાનીઓને જુઠલાવે છે, તેઓ જ જહન્નમવાસીઓ છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહે તમારા માટે જે પાક વસ્તુઓ હલાલ ગણાવી છે તેમને હરામ ન ગણાવો, હરામ ન ઠરાવો અને હદ બહાર જાઓ નહીં. બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોષ નથી રાખતો. અને જે હલાલ તથા પાક રોજી તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને અલ્લાહ કે જેના પર તમે ઈમાન લાવ્યા છો તેનાથી બીતા રહો, પરહેજગાર બનો. مساكين من أوسط ما تطعمون أهليكم أو كسوتهم أو تحرير رقبة فمن لم يجد فصيام ثلاثة أيام ذلك كفارة أيمانكم إذا حلفتم واحفظوا أيمانكم كذلك يبين الله لكم آياته لعلكم تشكرون. અલ્લાહ તમારી નક્કી કર્યા વગરની બેહદ સોગંદો કસમો માટે તમારાથી જવાબ માંગશે નહીં, પણ જે કસમો જે તમે જાણી જોઈને ઈરાદાપૂર્વક લીધી હોય તેનો જવાબ તમારી પાસેથી માંગશે. માટે આવી સોગંદભંગ, આવો કસમભંગ કરવાનો કફારો, પસ્તાવો 10 મિસ્કિનોને, 10 આધાર વગરનાઓને મધ્યમ રીતના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવવાનું, અથવા 10 આધાર વગરનાને લુગડા પહેરાવવાનું, અથવા 1 ગુલામ આઝાદ કરાવવાનું છે. પણ જેને આ વસ્તુઓ મળી ન શકે તો તે 3 દિવસના રોઝા રાખે. આ પસ્તાવો, આ કફારો તમોએ ખાધેલી સોગંદો માટે છે, અને તમારી સોગંદોનું રક્ષણ પાલન કરતા રહો. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે સાફ કરીને બયાન કરે છે કે જેથી તમે આભાર માનનારાઓ, શુકર કરનારાઓ થાઓ. એ ઈમાન લાવનારાઓ, શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી મૂર્તિઓ સામે કરવામાં આવતી કુરબાની તથા બાણ પર લેવાતી સોરટી એ શૈતાનના નાપાક કામોમાંથીના કામો છે. માટે તમે તેનાથી બચતા રહો કે કદાચને તમે કામયાબી મેળવો. એ સિવાય બીજું કાંઈ જ નથી કે શૈતાન તમારી વચ્ચે શરાબ તથા જુગાર થકી દુશ્મનાવટ અને બુગ્ઝ કીનો કપટ નાખવા ચાહે છે, અને તમને અલ્લાહની યાદ તથા નમાઝ અદા કરતા અટકાવે છે. તો પણ શું તમે તેના મુજબ પેરવી કરતા અટકશો નહીં? અને અલ્લાહનો હુકમ માનતા રહો તથા રસૂલનો હુકમ પણ માનતા રહો, અને નાફરમાનીથી સાવચેત રહો. પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સમજી લો કે અમારા રસૂલના ઉપર તો ફકત અમારો સંદેશો સાફ કરીને પહોંચાડી દેવાનું છે. જે લોકો ઈમાન લાવ્યા તથા જેઓ સારા કામો કરતા રહ્યા, તેમણે જે કાંઈ હરામ થયા પહેલા ખાધું પીધું છે તે બાબતે તેમના પર કાંઈ ગુનો નથી. એ હાલતમાં કે તેઓ પરહેજગાર રહ્યા અને ઈમાન લાવ્યા તથા સારા કામો કરતા રહ્યા, પછી તેઓ પરહેજગાર રહ્યા અને ઈમાન લાવ્યા, વળી પણ તેઓ પરહેજગાર રહ્યા, મુત્તકી રહ્યા અને નેકી કરતા રહ્યા, અને અલ્લાહ સારા કામ કરનારાઓને, નેકી કરનારાઓને દોષ રાખે છે. صيد تناله ليعلم الله من يخافه بالغيب فمن اعتدى بعد ذلك فله عذاب أليم أي إيمان لاو نارا أو الله તે શિકારની બાબતે કે જેના સુધી તમારા હાથ તથા ભાલા પહોંચી શકે તમારી કંઈક પરીક્ષા કરશે, ઇમ્તહાન લેશે કે જેથી તે જાણી લે કે તેને જોયા કર્યા વિના તેનાથી કોણ બીવે છે. પણ તે પછી જે હદથી વધી જનારા થશે તેના માટે દુઃખ આપતી સજા છે. ومن قتله منكم متعمدا فجزاء مثل ما قتل من النعم يحكم به ذوى عدل منكم هديا بالغ الكعبة أو كفارة طعام مساكين أو عدل ذلك صياما ليذوق وبال أمره عفى الله عما سلف ومن عاد فينتقم الله منه والله عزيز ذو انتقام. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે એહરામની હાલતમાં હો, હજના કપડાં પહેરેલી હાલતમાં હો, ત્યારે શિકાર કરશો નહીં અને તમારામાંથી જેણે જાણી જોઈને શિકાર કર્યો તો તેનો બદલો એ છે કે ચાર પગા જાનવરોમાંથી તેણે માર્યું હોય તેવું જ એક જાનવર કુરબાન કરે કે જે તમારામાંથી બે ન્યાયાધીશો ઠરાવે અને એક કુરબાની કાબામાં પહોંચાડવામાં આવે, અથવા તેનો બીજો કફારો, બીજો પસ્તાવો તેની કિંમતમાંથી જેટલા મિસ્કીનો આધાર વગરના ખાઈ શકે તેટલા મિસ્કીનોને ખાવાનું ખવડાવવું, અથવા એટલા મિસ્કીનોની સંખ્યાના સાત રોજા રાખવા કે જેથી પોતાની કરણીનું માઠું નતીજો ચાખે. પણ આ પહેલા જે થઈ ચૂક્યું છે તેનાથી અલ્લાહે દરગુજર કરી દીધી છે અને જે પાછું તેમ કરશે તો અલ્લાહ તેનાથી જરૂર બદલો લેશે અને અલ્લાહ જબરદસ્ત બદલો લેનારો છે. وحرم عليكم صيد البر ما دمتم حرما واتقوا الله الذي إليه تحشرون. દરિયાએ શિકાર કરવો અને તેનું ખાવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે. તમારા અને તમારા મુસાફર સાથીઓ માટે આ એક રોજીનું સાધન છે અને જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હો ત્યાં સુધી તમારા ઉપર જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો છે. અને અલ્લાહથી બીતા રહો, પરહેજગાર રહો કે જેની હુજૂરમાં તમે બધા ભેગા કરવામાં આવશો.